શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 68 અનંત વાસુદેવનો મહિમા તથા પુરુષોત્તમ ક્ષેત્રના મહાત્મ્યનો ઉપસંહાર. મુનિઓ બોલ્યા, દેવ ભગવાનની આ કથા સાંભળતા અમને તૃપ્તિ થતી નથી, આપ ફરી પરમ ગોપનીય રહસ્યનું વર્ણન કરો. અનંત વાસુદેવના મહિમાનું વર્ણન કર્યું નથી, હવે અમારી તેને જ સાંભળવાની ઈચ્છા છે, આપ વિસ્તારથી એને જણાવો. બ્રહ્માજી કહે છે, મુનિવરો, અનંત વાસુદેવનું મહાત્મ્ય એ સારની પણ અત્યંત સારભૂત સારતર વસ્તુ છે, તે આ પૃથ્વી પર દુર્લભ છે. હે વિપ્રગણ, આદિકલ્પની વાત છે, મેં દેવશિલ્પીઓમાં શ્રેષ્ઠ વિશ્વકર્માને બોલાવીને કહ્યું, તમે પૃથ્વી પર ભગવાન વાસુદેવની શિલામય પ્રતિમા બનાવો, જેના દર્શન કરીને ઇન્દ્ર વગેરે દેવતા અને મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાન વાસુદેવની આરાધના કરે અને તેમની કૃપાથી નિર્ભય થઈને રહે. મારી વાત સાંભળીને વિશ્વકર્માએ તરત જ એક સુંદર અને સુદૃઢ પ્રતિમા બનાવી, જેના હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભી રહ્યા હતા. ભગવાનનો તે વિગ્રહ સર્વ પ્રકારના શુભ લક્ષણોથી સંપન્ન અને અત્યંત પ્રભાવશાળી હતો. નેત્ર કમળપત્ર જેવા વિશાળ હતા. વૃક્ષ સ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન સુશોભિત હતું. હૃદયે સુંદર વનમાળા ધારણ કરી હતી. મસ્તક પર મુગુટ અને ભુજાઓમાં બાજુબંધ શોભી રહ્યા હતા. ખભા ભરાવદાર હતા અને કાનોમાં કુંડળ ઝળકી રહ્યા હતા. શ્યામ અંગ પર પિતાંબરની અપૂર્વ શોભા હતી. આ પ્રમાણે તે પ્રતિમા દિવ્ય હતી. સ્થાપનાનો સમય ઉપસ્થિત થતા મેં બ્રહ્માજીએ જ ગૂઢ મંત્રો દ્વારા તેને સ્થાપિત કરી. ચકાર પ્રતિમા મામ શુદ્ધામ શંખ ચક્ર ગદાધરમ સર્વલક્ષણ સંયુક્તામ પુંડરી કાયતે ક્ષણામ. શ્રીવત્સલ લક્ષ્મ સંયુક્તા આમત્યુગ્રામ પ્રતિમો તમ ઉત્તમમ વનમાલા વૃતોરસકામ મુકુટ ગદા ધારિણમ પીતવસ્ત્રામ સુપિનાશામ કુંડલાભ્યામ અલંકૃતામ એવમ સા પ્રતિમા દિવ્યા ગુહ્યમંત્રેસ્તદા સ્વયં પ્રતિષ્ઠાકાલમ આસાધ્ય મય અશો નિર્મિતા પુરા. 176 અધ્યાય 8-11 શ્લોક સંખ્યા. તે સમયે દેવરાજ ઇન્દ્ર એરાવત પર બેસીને બધા દેવતાઓની સાથે મારા લોકમાં આવ્યા. તેમણે સ્નાન દાન વગેરે દ્વારા ભગવાનની પ્રતિમાને રીઝવી અને તેને લઈને પોતાની અમરાવતી પુરીમાં ચાલ્યા ગયા. ત્યાં ઇન્દ્રભવનમાં તેની સ્થાપના કરીને તેમણે મન, વાણી અને ઇન્દ્રિયોના સંયમપૂર્વક દીર્ઘકાળ સુધી ભગવાનની આરાધના કરી અને તેમની જ કૃપાથી ઋતાસુર અને નમુચી જેવા ક્રૂર રાક્ષસો તથા દાનવોનો સંહાર કરીને ત્રણેય લોકનું શાસન કર્યું. બીજો ત્રેતાયુગ આવ્યો ત્યારે મહાપરાક્રમી રાક્ષસરાજ રાવણ મોટો પ્રતાપી થયો. તેને 10,000 વર્ષો સુધી જીતેન્દ્રિય અને નિરાહાર રહીને અત્યંત કઠોર વ્રતનું પાલન કરીને ભારે તપસ્યા કરી, જે બીજામાં કોઈ માટે પણ દુષ્કર હતી. તે તપસ્યાથી સંતુષ્ટ થઈને રાવણને મેં એટલે કે બ્રહ્માજીએ વરદાન આપ્યું, તને સગળા દેવતા દૈત્ય નાગ અને રાક્ષસોમાંથી કોઈ મારી શકશે નહીં. શ્રાપના ભયંકર પ્રહારથી પણ તારું મૃત્યુ નહીં થાય. તું યમદૂતોથી પણ અવધ્ય રહીશ. આવું વરદાન મળતા તે રાક્ષસ બધા યક્ષો અને તેના ધનાધ્યક્ષ કુબેરને પણ પરાસ્ત કરી ઇન્દ્રને પણ જીતવા તૈયાર થયો. તેણે દેવતાઓ સાથે બહુ મોટું યુદ્ધ કર્યું. તેના પુત્રનું નામ મેઘનાદ હતું. મેઘનાદે ઇન્દ્રને જીતી લીધા, તેથી તે ઇન્દ્રજીતના નામે પ્રસિદ્ધ થયો. ત્યાર પછી રાવણે અમરાવતીપુરીમાં પ્રવેશ કરીને દેવરાજ ઇન્દ્રના સુંદર ભવનમાં ભગવાન વાસુદેવની પ્રતિમા જોઈ, જે શ્યામ વર્ણની અને શુભ લક્ષણોથી સંપન્ન હતી. પદ્મપત્ર જેવા વિશાળ નેત્ર, વનમાળાથી આવૃત વૃક્ષ સ્થળમાં શ્રીવત્સનું સુંદર ચિહ્ન, મસ્તક પર મુગઢ ભુજાઓમાં બાજુબંધ, હાથોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, શરીર પર પિતાંબર, ચાર ભુજાઓ તથા અંગોમાં સુંદર આભૂષણો શોભી રહ્યા હતા. તે પ્રતિમા સમસ્ત મનોવાંછિત ફળો આપનારી હતી. રાવણે ત્યાં રાખેલા રત્નના ઢગલાઓને છોડીને તે સુંદર પ્રતિમા તરત જ પુષ્પક વિમાન દ્વારા લંકા મોકલાવી દીધી. ત્યાં રાવણના નાના ભાઈ ધર્માત્મા વિભીષણ નગરના અધ્યક્ષ હતા. એ સદા ભગવાન નારાયણની ભક્તિ કરતા હતા. દેવરાજની ભૂમિમાંથી આવેલા તે દિવ્ય પ્રતિમાને જોઈને તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. તેમને બહુ આશ્ચર્ય થયું. વિભીષણે પ્રસન્નતાપૂર્વક મસ્તક નમાવીને ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું, આજે મારો જન્મ સફળ થઈ ગયો, આજે મારી તપસ્યાનું ફળ મળી ગયું. આમ કહીને ધર્માત્મા વિભીષણ વારંવાર ભગવાનને પ્રણામ કરીને પોતાના મોટાભાઈ પાસે ગયા અને હાથ જોડીને કહ્યું, રાજન, આ પ્રતિમા મને આપવાની કૃપા કરો, હું એની આરાધના કરીને ભવસાગરથી પાર થવા ઈચ્છું છું. ભાઈની વાત સાંભળીને રાવણે કહ્યું, વીર, તમે પ્રતિમા લઈ જાઓ, હું તેને રાખીને શું કરીશ? હું તો બ્રહ્માજીની આરાધના કરીને ત્રણેય લોક પર વિજયી થઈ રહ્યો છું. વિભીષણ બહુ બુદ્ધિમાન હતા. તેમણે તે કલ્યાણમય પ્રતિમા લઈ લીધી અને તેના દ્વારા 108 વર્ષો સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરી. પરિણામે તેમણે અણિમા વગેરે અષ્ટ સિદ્ધિઓ સહિત અજર અમર રહેવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું. રાવણ મોટો પાપી અને ક્રૂર રાક્ષસ હતો. તેણે દેવતા, ગંધર્વ, કિન્નર, લોકપાલ, મનુષ્ય, મુનિ અને સિદ્ધોને પણ યુદ્ધમાં હરાવીને તેમની પત્નીઓને હરી લીધી અને લંકા નગરીમાં લાવીને મૂકી દીધી. પછી સીતા માટે મોહિત થઈને તેણે તેમને પણ હરી લેવાનો પ્રયાસ કર્યો. શ્રીરામની સામે જતા તે બહુ ડરતો હતો, તેથી મારીચને સુવર્ણમય મૃગરૂપે મોકલીને શ્રીરામને આશ્રમમાંથી દૂર લઈ ગયો અને સીતાને એકલા જોઈને હરી લીધા. તેનો પત્તો લાગ્યા પછી લક્ષ્મણ સહિત શ્રીરામને બહુ ક્રોધ આવ્યો. તેમણે રાવણને મારી નાખવાનો નિશ્ચય કર્યો. આ કાર્યમાં સુગ્રીવ સહાયક થયા. સુગ્રીવને વાલી સાથે શત્રુતા હતી, તેથી શ્રીરામે વાલીને મારીને સુગ્રીવને કિષ્કિંધાના રાજ્ય પર અભિષિક્ત કર્યા અને અંગદને યુવરાજ બનાવ્યો. પછી હનુમાન, નલ, નીલ, જામવાન, પનસ, ગવઈ, ગવાક્ષ અને પાઠીન વગેરે અપાર વાનર સેના સાથે કબલડી અને શ્રીરામે લંકા જવા પ્રયાણ કર્યું. તેમણે સમુદ્રમાં મોટી મોટી શિલાઓ નાખીને સેતુ બંધાવ્યો અને વિશાળ સેનાની સાથે સમુદ્રને પાર કર્યું. રાવણે રાક્ષસોની સાથે રહીને શ્રીરામ સાથે ભયંકર યુદ્ધ કર્યું. પરમ પરાક્રમી શ્રી રઘુનાથજીએ મહોદર, પ્રહસ્ત, નિકુંભ, કુંભ, નિરાંતક, યમાંતક, માલાઢ્ય, માલ્યવાન, ઇન્દ્રજીત, કુંભકર્ણ તથા રાવણને મારીને વિદેહ કુમારી સીતાને અગ્નિ પરીક્ષા દ્વારા શુદ્ધ પ્રમાણિત કર્યા. ત્યાં વિભીષણને રાજ્ય આપી ભગવાન વાસુદેવની પ્રતિમાને સાથે લઈને એ પુષ્પક વિમાન પર આરૂઢ થયા અને અનાયાસે જ પૂર્વજો દ્વારા પાલિત અયોધ્યા નગરીમાં જઈ પહોંચ્યા. ભક્તવત્સલ રઘુનાથજીએ પોતાના નાના ભાઈ ભરત અને શત્રુઘ્નને ભિન્ન ભિન્ન રાજ્યો પર અભિષિક્ત કર્યા અને સ્વયં સમ્રાટની જેમ સમસ્ત ભૂમંડળનું શાસન કર્યું. તેમણે પોતાના પુરાતન સ્વરૂપ શ્રી વિષ્ણુની તે પ્રતિમાની આરાધના કરતા રહીને સમુદ્ર પર્યંત પૃથ્વીનું 11,000 વર્ષો સુધી પાલન કર્યું. ત્યાર પછી તેઓ પોતાના સાકેત ધામમાં પધારી ગયા. તે સમયે તે પ્રતિમા સમુદ્રને આપી દીધી અને કહ્યું, પોતાના જળ અને રત્નોની સાથે તમે આ પ્રતિમાની પણ રક્ષા કરજો. દ્વાપર યુગ આવ્યો ત્યારે જગદીશ્વર ભગવાન વિષ્ણુ પૃથ્વીની પ્રાર્થનાથી કંસ વગેરેનો વધ કરવા માટે બલભદ્રજીની સાથે વસુદેવજીના કુળમાં અવતર્યા. તે સમયે નદીઓના સ્વામી સમુદ્રે તે પરમ દુર્લભ પુણ્યમય પુરુષોત્તમ ક્ષેત્રમાં સકળ લોકનું હિત કરવા માટે તે પ્રતિમાને પ્રગટ કરી જે સગળા મનોવાંછિત ફળ આપનારી હતી. ત્યારથી તે મુક્તિદાયક ક્ષેત્રમાં આજે દેવાદિદેવ અનંત વાસુદેવ વિરાજમાન છે, જે મનુષ્યની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા છે. જેઓ મન, વાણી અને ક્રિયા દ્વારા સદા સર્વેશ્વર ભગવાન અનંત વાસુદેવનું ભક્તિપૂર્વક શરણ લે છે તેઓ પરમ પદને પ્રાપ્ત થાય છે. ભગવાન અનંતના એકવાર દર્શન, ભક્તિપૂર્વક પૂજન અને પ્રણામ કરીને મનુષ્ય રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞો કરતા 10 ગણું ફળ પામે છે. તે સમસ્ત ભોગ સામગ્રીથી સંપન્ન નાની નાની ઘંટડીઓથી સુશોભિત સૂર્ય જેવા તેજસ્વી અને ઈચ્છા અનુસાર ચાલનારા વિમાન દ્વારા વૈકુંઠ ધામમાં જાય છે. તે સમયે દિવ્યાંગનાઓ તેની સેવા કરે છે અને ગંધર્વો તેનું યશોગાન કરે છે. તે પોતાની સાથે સાથે પોતાની 21 પેઢીઓનો પણ ઉદ્ધાર કરી દે છે. મુનિવરો, આ પ્રમાણે મેં ભગવાન અનંત વિશે થોડુંક નિવેદન કર્યું. એવો કયો માનવ છે જે 100 વર્ષોમાં પણ તેમના ગુણોનું વર્ણન કરી શકે? આ પ્રમાણે મનુષ્યને ભોગ અને મોક્ષ આપનારા પરમ દુર્લભ પુરુષોત્તમ ક્ષેત્ર તથા અનંત વાસુદેવના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું. પુરુષોત્તમ ક્ષેત્રમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને પિતાંબર ધારણ કરનારા કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે. તેમણે કંસ અને કેશીનો સંહાર કર્યો હતો. જેઓ ત્યાં દેવ દાનવ દ્વારા વંદિત શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરે છે તેઓ ધન્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય લોકના સ્વામી તથા સગળી અભિષ્ટ વસ્તુઓના દાતા છે. જેઓ સદા તેમનું ધ્યાન કરે છે તેઓ અવશ્ય મુક્ત થઈ જાય છે. જેઓ સદા શ્રી કૃષ્ણમાં અનુરક્ત રહે છે, રાત્રે સુતી વેળાએ શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે અને ઊંઘીને ઉઠ્યા પછી શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, તેઓ શરીર છોડ્યા પછી શ્રી કૃષ્ણમાં જ પ્રવેશ કરે છે. જે મંત્રોચાર પૂર્વક હોમેલું અવશ્ય અગ્નિમાં લીન થાય છે. કૃષ્ણે રતાહા કૃષ્ણ મનુ સ્મરંતી રાત્રો ચ કૃષ્ણમ પુનરુત્થિતાયે તે ભિન્ન દેહાહા પ્રવિશંતી કૃષ્ણમ હવિષ્યર્થા મંત્ર હુતમ હુતાશ્રમ. 177 અધ્યાયનો 5મો શ્લોક. તેથી હે મુનિવરો, મોક્ષની ઈચ્છા રાખનારા પુરુષોએ પુરુષોત્તમ ક્ષેત્રમાં સદા યત્નપૂર્વક કમલને અને શ્રી કૃષ્ણના દર્શન કરવા જોઈએ. જે મનીષી પુરુષો સૂતા જાગતા શ્રી કૃષ્ણ બલભદ્ર તથા સુભદ્રના દર્શન કરે છે તેઓ શ્રી હરિના ધામમાં જાય છે. જેઓ નિરંતર ભક્તિપૂર્વક પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રોહિણીનંદન બલભદ્ર અને સુભદ્રા દેવીના દર્શન કરે છે તેઓ ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જેઓ વર્ષાના 4 મહિના પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કરે છે તેમને સમગ્ર પૃથ્વીની તીર્થયાત્રાથી પણ અધિક ફળ પ્રાપ્ત થાય છે. જેઓ ઇન્દ્રિયોને જીતીને અને ક્રોધને વશ કરીને સદા પુરુષોત્તમ ક્ષેત્રમાં જ નિવાસ કરે છે તેઓ તપસ્યાનું ફળ પામે છે. મનુષ્યને તીર્થોમાં 10,000 વર્ષો સુધી તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ એ પુરુષોત્તમ ક્ષેત્રમાં 1 માસમાં પ્રાપ્ત કરી લે છે. તપસ્યા બ્રહ્મચર્ય પાલન તથા આસક્તિ ત્યાગથી જે ફળ મળે છે તેને મનીષી પુરુષો સદા પ્રાપ્ત કરતા રહે છે. બધા તીર્થોમાં સ્નાનદાન કરવાનું જે ફળ બતાવવામાં આવ્યું છે તે મનીષી પુરુષોને અહીં સદા પ્રાપ્ત થઈ જાય છે. વિધિપૂર્વક તીર્થ સેવન તથા વ્રત અને નિયમોના પાલનથી જે ફળ બતાવવામાં આવ્યું છે તે ફળ ત્યાં ઇન્દ્રિય સંયમપૂર્વક પવિત્રતાથી રહેનાર પુરુષ દરરોજ પ્રાપ્ત કરી લે છે. વિવિધ પ્રકારના યજ્ઞોથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે તે જીતેન્દ્રિય પુરુષને ત્યાં દરરોજ મળે છે. જેઓ પુરુષોત્તમ ક્ષેત્રમાં કલ્પવૃક્ષ એટલે કે અક્ષય વટની સમીપમાં દેહ ત્યાગ કરે છે તેઓ નિસંદેહ મુક્ત થઈ જાય છે. જે માનવ ઈચ્છા વિના પણ ત્યાં પ્રાણ ત્યાગ કરે છે તે પણ દુઃખથી મુક્ત થઈને દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. કૃમિ કીટ પતંગ વગેરે તથા પશુ પક્ષીની યોનિમાં પડેલા જીવ પણ ત્યાં દેહ ત્યાગ કરવાથી પરમ ગતિને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય એકવાર પણ શ્રદ્ધાપૂર્વક ભગવાન પુરુષોત્તમના દર્શન કરી લે છે તે હજારો પુરુષોમાં શ્રેષ્ઠ છે. ભગવાન પ્રકૃતિથી પર અને પુરુષથી પણ ઉત્તમ છે. તેથી વેદ પુરાણ તથા લોકમાં પુરુષોત્તમ કહેવાય છે. જે પુરાણ અને વેદાંતમાં પરમાત્મા કહેવામાં આવ્યા છે એ જ સમગ્ર જગતનો ઉપકાર કરવા માટે પુરુષોત્તમ રૂપે વિરાજમાન છે. પ્રકૃતે સપરો યસ્માત પુરુષાદપી ચોત્તમ ચો ઉત્તમ તસ્માદ વેદે પુરાણે ચ લોકે અસ્મિન પુરુષોત્તમ યો અસો પુરાણે વેદાંતે પરમાત્મે ત્યુદાહ્યતઃ આસ્તે વિશ્વોપકારાય તેનાશો પુરુષોત્તમ. 177 અધ્યાયના 22-23 શ્લોક સંખ્યા. પુરુષોત્તમ ક્ષેત્રની અંદર માર્ગમાં સ્મશાન ભૂમિમાં ઘરના મંડપમાં પંથો અને ગલીઓમાં ગમે ત્યાં ઈચ્છા અથવા અનિચ્છાથી પણ શરીર ત્યાગ કરનાર મનુષ્ય મોક્ષનો અધિકારી થઈ જાય છે. પુરુષોત્તમ તીર્થની તુલનામાં બીજા કોઈ તીર્થનું મહાત્મય ન થયું છે ન થશે. મેં તે ક્ષેત્રના ગુણોનો એક અંશ માત્ર અહીં કહ્યો છે કે મનુષ્ય 100 વર્ષે પણ તેના સમસ્ત ગુણોનું વર્ણન કરી શકે છે. હે મુનિવર, જો તમને સનાતન મોક્ષની ઈચ્છા હોય તો આળસ છોડીને તે પવિત્ર તીર્થમાં નિવાસ કરો. વ્યાસજી કહે છે, અવ્યક્ત જન્મમાં બ્રહ્માજીના વચન સાંભળીને મુનિઓએ ત્યાં નિવાસ કર્યો અને પરમ પદ પ્રાપ્ત કર્યું. હે દ્વિજવરો, જો તમે સૌ પણ મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો પરમ ઉત્તમ એવા પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કરો. અધ્યાય 68 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.